16 આની વર્તન તારીખ 2/4 ના રોજ બોચાસણથી ભરૂચ પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં અહીં આજની સાંજે નિર્માણાધીન મંદિરનો પ્રથમ સ્તંભ મુકાવાનો હતો. તે માટે જગતી પર પધારેલા સ્વામીશ્રીએ ક્રેનનું પૂજન કર્યા બાદ તેની ચાંપ દબાવી તે સાથે જ આ યંત્ર દ્વારા કુંભી પર સ્તંભના વિવિધ ભાગો જોત જોતામાં ગોઠવાઈ જતા સ્વામીશ્રીએ સ્તંભનો સ્પર્શ કરી તેને પાવન કર્યો. આ અવસરે 8,000થી વધુ ભાવિકોએ ઠાકોરજીની તુલસી તુલા કરવાનો લાહવો પણ લૂંટ્યો. ત્યારબાદ તારીખ 4/4ની સવારે જોલવા ગામના હરિમંદિરની પટ પ્રતિમાઓ પૂજી સ્વામીશ્રી આજની સાંજે નવસારી જવા નીકળ્યા. પત્ર વાંચનમાં વીતી રહેલી આ મુસાફરીમાં તેઓએ 7 વાગ્યાનો સમય થતા આરતી અષ્ટકનું આહ્નિક કર્યું. તે પછી સ્વામીશ્રી પોતાનો જમણો હાથ પાછળ તરફ વાળી ત્યાં બેઠેલા ત્રણેય સંતોને પગે લાગ્યા. આ રીતે સદા નમ્રભાવે વર્તનારા તેઓ નવસારીમાં ભક્તોનું સ્વાગત ઝીલી ઉતારે પધાર્યા ત્યારે ઠાકોરજી થાળ જમી રહેલા. તેથી સંતોએ કહ્યું, આપણે ભોજનખંડમાં જઈને બેસીએ, પરંતુ ત્યાં જઈને બેસું એના કરતાં અહીં જ બેસીએ કહેતા સ્વામીશ્રી ઠાકોરજી સમક્ષ સાવ નીચે જ પલાઠી વાળવા ગયા. તે વખતે એક સંતે સમયસૂજ વાપરી પાતળું બ્લેન્કેટ પાથરી દેતા તે પર બિરાજી થાળગાન કરવા લાગેલા સ્વામીશ્રી વચ્ચે વચ્ચે મહારાજ જમો, નવસારીના ભક્તોનો ભાવ જમો બોલતા જાય. આ રીતે એક થાળનું ગાન પૂરું થતાં ગાયક યુવકો અટક્યા. જો તેઓ થાળનું બીજું પદ ગાવું શરૂ કરે તો સ્વામીશ્રી જમવા ન જતા અહીં જ બેસી રહે. તેથી યુવકોએ થાળગાનમાં પોરો ખાધો. પણ સ્વામીશ્રીએ જણાવ્યું, તમારા નિયમ પ્રમાણે જેમ બોલતા હો તે બોલો. આ આદેશ અનુસાર સૌએ શરૂ કરેલો બીજો થાળ પણ પ્રેમપૂર્વક બોલી સ્વામીશ્રી ભોજન કરવા ઉઠ્યા. આવી ભક્તિનું સૌમાં પોષણ કરવા તેઓ તારીખ 6/4ની સવારે અહીંના નિર્માણાધીન નૂતન સભાગ્રહ અંગે વિમર્શ કરવા બિરાજ્યા. તે વખતે માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ કહ્યું, મંગળવારે અને રવિવારે ખાત ન કરું. મંગળ છે તે ભૂમિપુત્ર છે. મંગળવારે ભૂમિને ખોદે તો એના દીકરા મંગળને દુઃખ થાય ને. આ ગણતરી સાંભળી એક કાર્યકરે પૂછ્યું, બાપા આપને પણ આવું જોવું પડે? આપણે ન કરીએ તો લોકો તો વિધિ વિધાન સાવ મૂકી દે. પૂજા શા માટે કરવી, આરતી શા માટે કરવી? એટલે ગુરુ 16 આની વર્તે તો શિષ્ય 1 આનો વર્તે. સ્વામીશ્રી બોલ્યા, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે. નવસારીમાં નારાયણ સ્વરૂપ સભાગૃહના નિર્માણ માટે ભક્તોએ સુવર્ણદાનની સરિતા વેવડાવી દેતા તારીખ 7/4ની સવારે ઠાકોરજીનો સુવર્ણતુલા મહોત્સવ ધામધૂમપૂર્વક સંપન્ન થયો. તેને અનુસરતા આજની સાંજે યોજાયેલી સભામાં કેટલાક મુમુક્ષુએ સ્વામીશ્રીના સંગે થયેલા પોતાના પરિવર્તનની ગાથા સંભળાવી. આ ક્રમમાં આવેલા શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી મૂર્તિપૂજાનો વિરોધ કરતી એક સંસ્થામાં 34 વર્ષથી સક્રિય કાર્યકરની ભૂમિકા અદા કરતા રહેલા. આ કાર્યકાળમાં તેઓ સંગઠનના અધ્યાપક, માનદ મુખ્ય અધિષ્ઠાતા, પ્રચાર મંત્રી વગેરે હોદ્દાઓ પરથી મૂર્તિપૂજાનું ખંડન કરતા કંઈક ભાષણો આપી ચૂકેલા. કેટલાય સંવાદોમાં સામેલ થઈ તેઓ મૂર્તિપૂજાની મશ્કરી પણ કરતા આવેલા. પરંતુ સન 1981માં તેઓના સંકુલમાં સ્વામીશ્રીએ પધરામણી કરી ત્યારથી સતત 7 વર્ષ સુધી આ મૂર્તિનિંદક મુરબ્બી સ્વામીશ્રીને પ્રસંગોપાત નિરખતા રહેલા. જ્યારે જ્યારે તેઓ સ્વામીશ્રીના સંપર્કમાં આવે ત્યારે તેઓને જબરજસ્ત શાતા અનુભવાય. આ અંગત અનુભૂતિનો કોઈ રીતે પ્રતિકાર થઈ શકે એમ નહોતો. તેથી તેઓનું હૈયું કબૂલી ઉઠ્યું કે રહી નહીં ઉધારાની વાતરે, પામ્યા સાચા સાધુ સાક્ષાતરે. આ પ્રતીતિ સાથે સ્વામીશ્રીને ગુરુ તરીકે સ્વીકારનારા આ કેળવણીકારે આજે ભર સભામાં જણાવ્યું કે સાચા સંત તો જીવન દ્રષ્ટિનું પરિવર્તન કરે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મારામાં એવું પરિવર્તન લાવ્યા કે જે હું મૂર્તિ પૂજાની વિરોધી વિચારધારાવાળો હતો તેણે પછી તો પેલી મૂર્તિ પૂજા વિરોધી સંસ્થાના અધ્યાપક તરીકેની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને મેં આ સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિશાળ ચિત્ર પ્રતિમા સેવામાં આપી. આ વિચારધારાનું પરિવર્તન કહેવાય. સાચા સંત આ ચમત્કાર કરી શકે. સ્વામીશ્રીના આવા ચમત્કારનો ચમકારો અનુભવનારા ખડ સુપાના શ્રી નારાયણભાઈ પટેલ બે દિવસ પૂર્વે અત્રે યોજાયેલી પ્રતિષ્ઠિત મહાનુભાવોની સભામાં નિમંત્રિત હતા. રાત્રે 9 વાગે શરૂ થયેલા આ સમારોહનો સ્વાનુભાવ વર્ણવતા તેઓએ મુક્ત નિલયદાસ સ્વામી વગેરે સંતોને કહેલું, હું સ્વામિનારાયણનો કટ્ટર વિરોધી, મારા ગામમાં થતી સ્વામિનારાયણની સભામાં હું ક્યારેય ગયો નથી. આજે આ મંદિરમાં પ્રથમવાર આવ્યો છું. ભાગવત અને રામાયણના ઘણા બધા કથાકારો તેમજ મોટા મોટા સંતો મહંતોને મળ્યો છું, પરંતુ આજે પ્રમુખ સ્વામીજીને સાંભળ્યા ત્યારથી થયું કે તેમના જેવા સાદી સરળ વાતોમાં ઘણું સમજાવનારા, લોકોના જીવન પરિવર્તન કરનારા, સમાજની આટલી બધી સેવા કરનારા સંતના પ્રથમવાર જ દર્શન થયા. મને ખૂબ જ આનંદ થયો છે. આવા જ કંઈક આનંદ સાથે નવસારીની એક અગ્રીમ હોટલના માલિક શ્રી સબીરભાઈએ પણ આજથી પોતાની હોટલમાં કદી માંસાહાર નહીં પીરસવાના શપથ લઈ સ્વામીશ્રીને સન્માન્યા. આમ જીવન પરિવર્તનના આવા કંઈક પરચાઓની સાક્ષી બની રહી આજની સભા. આકાશમાંથી તો આવીને બેઠા છીએ. તારીખ 8/4 સવારે નવસારીના મંદિર સંકુલમાં નૂતન સભાગૃહનું ખાતમુહૂર્ત કરી સભામાં બિરાજેલા સ્વામીશ્રી આશીર્વાદ વરસાવતા હતા ત્યારે જ એક તસવીરકાર સામે આવી ફોટા પાડવા લાગ્યા. તેઓની આ હરકત શ્રોતાજનોને અવરોધરૂપ બનતી હોવાથી પોતાના પ્રવચનમાં જ સ્વામીશ્રી બોલ્યા, એ ફોટાવાળા, આમ જતા રહો, બેસી જાઓ એક બાજુ, કથા વાર્તા ચાલતી હોય ત્યારે વચ્ચે નહીં આવવાનું. આટલું કહી સ્વામીશ્રી પુનઃ પ્રવચન આગળ ધપાવવા ગયા. ત્યાં જ તેઓએ પેલા ફોટોગ્રાફરને ખાતવિધિ માટે ગાળેલા ગર્તમાં ઉતરતા જોયા. તે જોઈ સ્વામીશ્રીએ કહ્યું, આમ નીચે જાઓ એનો વાંધો નહીં, અંદર જેટલા જવું હોય એટલા જવાનું, કારણ કે બહાર કાઢવા માટે તો અમે અહીં આવ્યા છીએ. તેઓના આ વિધાનથી સમગ્ર સભામંડપ હર્ષનાદથી ગાજી ઉઠ્યો. એ ગડગડાટ વચ્ચે જ પોતાની અમૃતધારા આગળ રેલાવતા સ્વામીશ્રીએ ભાગ્ય જાગ્યારે આજ જાણવા પદ પર નિરૂપણ કરતા જણાવ્યું, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ, અમથી પરોક્ષ રીતે તો સૌ ભક્તિ કરે છે, એ આકાશમાં ભગવાન છે, પણ આકાશમાંથી તો આવીને બેઠા છીએ. કોઈ ગેસ્ટ એટલે કે મહેમાન કાગળ નહીં, પત્ર નહીં, ને એકદમ આવીને ઊભા રહી જાય તો ઓહો હો હો, આનંદ આનંદ થઈ જાય, ભાન ભૂલી જાય, એમ આપણને પણ અણચિંતવ્યું સુખ આવ્યું છે. તો હંમેશા આનંદમાં કેફમાં રહેવું, ડંકો વાગી ગયો છે આજ. શેનો ડંકો? નગારાનો ધબ ધબ ધબ, એ તો વાગે છે, પણ આપણે ડંકો શું, તો અક્ષરધામના અધિકારી બની ગયા છીએ. એ ડંકો વાગી ગયો છે. સાધુતામાં ખામી આવે તે ભીડો લાગે છે. નવસારીમાં સભાગૃહના નવનિર્માણનો પ્રારંભ કરી તારીખ 8/4 સાંજે વિદાય લેવા તૈયાર થયેલા સ્વામીશ્રીએ સ્થાનિક સંતોને પોતાના ઓરડામાં એકત્રિત કર્યા. આ તેઓનો કાયમી ક્રમ રહેતો. પોતાની આજ્ઞા મુજબ સેવાપરાયણ સંતોને સ્વામીશ્રી વિદાય વેળાએ ખૂબ ઉમળકાથી મળતા. તેઓના રોકાણ દરમિયાન વિવિધ આયોજનોમાં વ્યસ્ત સંતો સ્વામીશ્રીનો નિકટથી લાભ ન મેળવી શક્યા હોય, પરંતુ આ મુલાકાતથી સૌને ખાતા વળાવ્યા ખોટનાનો અનુભવ થઈ રહેતો. તે મુજબ આજે સ્વામીશ્રીએ સંતોને સુખની લહાણ કરી, તેની સાથે તેઓએ સાધુ થયા છીએ તો શોભાડું, કામકાજ થશે પણ સાધુતામાં ખામી ન આવવી જોઈએ, નિયમ ધર્મમાં શિથિલતા ન આવવી જોઈએ વગેરે હિતોપદેશ સંભળાવી અંતે બધાએ સારી મહેનત કરી સમયો શોભાડ્યો છે એમ રાજીપો પણ વરસાવ્યો. સ્વામીશ્રીની આ સ્નેહ વર્ષાથી ગદગદ થઈ ઉઠેલા સંતો બોલ્યા, બાપા આપને અમારાથી ભીડો પડ્યો, દેહનો ભીડો તે નથી લાગતો, સાધુતામાં ખામી આવે, નિયમ ધર્મમાં ખામી આવે તે ભીડો લાગે છે. સ્વામીશ્રીએ કહ્યું, પોતાનો આ અભિપ્રાય પ્રગટ કરી અત્રેથી નીકળેલા તેઓ સરઈ અને સચિનને સુખ આપતા સુરત પહોંચ્યા. ઉત્તરતાનો વાદ લે તે આગળ ન વધે. તારીખ 9/4 સવારે 150થી વધુ મુલાકાતીઓને માર્ગદર્શન આપી મંદિરના વિકાસ સંબંધી એક મીટિંગમાં બિરાજેલા સ્વામીશ્રીએ મુદ્દાની વાત કરી કે આપણે આપણી જ ગાય દોહવાની છે, અમે તો શાસ્ત્રીજી મહારાજના વખતથી જોતા આવ્યા છીએ, પરોક્ષના કોઈ આપી દેતા નથી, તેવો તરફથી થોડું ઘણું મળે એનું આયોજન કરવામાં વાંધો નથી, પણ મારું કહેવું છે કે ઝાઝી આશા ન રખાય, હરિભક્તોને નિષ્ઠા છે એટલે કામ થાય છે, અત્યાર સુધી ખરડા થયા છે એમાં એના એ જ હરિભક્તોએ આપ્યા છે, ન આપી શક્યા તે મુશ્કેલીને કારણે નથી આપી શકતા, એને એનું દુઃખ પણ હોય છે. સ્વામીશ્રીના આ શબ્દોમાં પડઘાતી ભક્તોની કદર કેટલી વિશિષ્ટ છે. ભક્તોનું આવું માહાત્મ્ય સમજનારા તેઓને ભગવાનનો મહિમા પણ ભારો ભાર જ. તેથી તેઓએ તારીખ 10/4 સવારે નિત્ય પૂજા બાદ ઉતારે પાછા વળતા સ્થાનિક સંત મુનિવંદનદાસ સ્વામીને પૂછ્યું, સ્ટેજની વ્યવસ્થા કોણ સંભાળે છે? અક્ષર તિલક સ્વામી. એમને કહેજો કે ઠાકોરજીને ખૂણામાં પધરાવ્યા છે તે એમ એક બાજુ ન હોય, પારાયણની પાટ અને મારા આસનની વચ્ચે ઠાકોરજી ગોઠવે, તેઓનું આસન મારા આસનથી ઊંચું રહે અને આગળ રહે, તેમને બે વખત કહીને સમજ પાડજો. સ્વામીશ્રીની આ સૂચનામાંથી તેઓનો સેવક ભાવ નીતરી રહ્યો. તે સાથે તેઓ આજની રાત્રે વાળું કરવા બિરાજ્યા ત્યારે એક સંતે પારાયણનો આસ્વાદ મમળાવતા કહ્યું, આજે અદ્ભુત વાતો થઈ. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, સાંભળીએ છીએ, વાતો કરીએ છીએ, પણ જાણપણું નથી રહેતું, અભાવ અવગુણની વાતો થાય છે, બીજાનો વાંક કાઢે, પણ તું તારે ભજન કરવાનું હોય તે કરને, કોઈનું જોવાનું જ નહીં, કોઈનું જુએ તો આગળ વધાય જ નહીં, ચાલે પછી સત્સંગમાં પડ્યા રહે, દુનિયામાં પણ ઉતરતાનો વાદ લે તે આગળ ન વધે, સારું કરતા હોય તેનો વાદ લેવો, પણ સૂઈ રહેતા હોય, નિંદા ખટપટ કરતા હોય એનો વાદ લેવાથી આપણે અંતરે શાંતિ શું થાય?